કોઈ પણ મોટું કામ એકલા માણસ માટે ભારે લાગે છે. પહાડ એકલા ચઢવો અતિ મુશ્કેલ છે, પણ ટીમ સાથે હોય તો એ જ પહાડ માર્ગ બની જાય છે. જ્યાં એક માણસની શક્તિ પૂરી થાય છે ત્યાં જ ટીમની શક્તિ શરૂ થાય છે. ટીમવર્ક એટલે જવાબદારી વહેંચવી, એકબીજાની કમજોરીને પૂરી કરવી અને સફળતાને સૌને બનાવવી. મિત્રો, યાદ રાખીએ, એક હાથથી તાળી નથી વાગતી, પણ બે હાથ સાથે આવે ત્યારે અવાજ દુનિયા સુધી પહોંચે છે. આજથી જ નક્કી કરીએ, હું એકલો નહીં, અમે સૌ. કારણ કે ટીમવર્કથી મુશ્કેલ કામ સરળ બને છે અને સરળ કામ મહાન બને છે.